પ્રત્યક્ષ માને વિશિષ્ટ વ્યક્તિ આવે ત્યારે આપણા હાવભાવ ફરી જાય. હાવ એટલે શરીર, એની સ્થિતિ બદલાઈ જાય. ભાવ એટલે મનના ભાવ બદલાય જાય. પ્રત્યક્ષ શ્રીજી આવ્યા છે, મનના ભાવ બદલાય જાય. રામકૃષ્ણ પરમહંસ માતાજીની પૂજા સેવા પૂજામાં રાણી રાસમણીએ મંદિર કરેલું માતાજીનું કલકત્તા, એને પૂજા સેવા પૂજામાં રાખ્યા. પરમહંસજીનું તો ખાતું એવું કઈ સમયસર ચાલે નહીં બધું, પણ એ એટલા ભોળાને આમ ભલા એવા લાગ્યા. અને બીજું કારણ હતું કે કોઈ એ રાણી રાસમણી આમ શુદ્ર જાતિના હતા, એને મંદિર બનાવેલું, કોઈ બ્રાહ્મણ પૂજારીમાં આવતો જ નહોતો. અને આ પરમહંસજીને કીધું તૈયાર થઈ ગયા. એ કઈ ગણે નહીં જાતિ પાતી, આપણે તો માતાજીની પૂજા કરી, માતાજી થોડા શુદ્ર છે, બીજા બધે એ વિચારે. એ આવ્યા હતા પણ એને તો મન પડે તે આરતી કરે. વિચાર કરો, એને થાળ ધરાવે, જો કોઈ ફરિયાદ કરી કે પડદો પાડી અને પરમહંસ થાળ ધરાવે છે રામકૃષ્ણ પરમહંસ, પણ પોતે ખાઈ જાય છે. વાત સાચી હતી. પછી કોઈ કીધું, રાણી રાસમણી ફરિયાદ કરી પણ કે આવું છે, તમે આને રાખ્યા છે પણ આ માતાજીને થાળ ધરાવીને પડદો પાડીને પોતે ખાય છે પાછો, એવું છે? હા હા, કે બધું ચલાવી લેવાય, આરતીનું આગું પાછું ચલાવી લેવાય, પણ માતાજીને થાળ ધરાવે ને પોતે ખાઈ જાય, એ તો કેમ ચલાવાય? આપણે અહીંયા વિચારીએ કે ભાઈ અહીં પડદો પાડીને પૂજારી ખાઈ જાય છે, તે આપણને થાય જ ને હાળું, આપણને મળતું નથી ને એ બટકાવી જાય છે. એટલે રાણી રાસમણીને એમ થયું કે આ ખોટું છે, પણ હું તપાસ કર્યા વગર ન કહું. એને આદર પરમહંસજી પ્રત્યે, એટલે હું પોતે જાતે તપાસ, જાતે તપાસ કરી જોઈજો, ખોટું નથી બોલતા અમે. રાણી રાસમણી છુપાઈ ગયા. જોજો ભાઈ, આ ભાવ બદલાય જાય. પ્રત્યક્ષ ભગવાન માનતા હોય, પથ્થરના ભાવ ચિત્રના ભાવ ટળી ગયા હોય તો એ પરમહંસજી થાળ લાવ્યા, રાણી રાસમણી છુપાઈને બેઠા છે. અને પરમહંસજીએ થાળ મૂક્યો, થોડી વાર બેઠા, બે પાંચ વાર કીધું જમોમાં, એને થાળ બાળ કાંઈ ન હોય, જમો થાળ જીવન જવું એવું કાંઈ પદબદ ન હોય રામકૃષ્ણ પરમહંસ પાસે, જમો માતાજી તમારા માટે લાવ્યો છું, એક વાર બોલ્યા, માં જમો, સમય થઈ ગયો છે, લ્યો જમો. બે ત્રણ વાર કહ્યું, એમ કઈ પથ્થરની મૂર્તિ એમ કઈ જમે? એટલે પછી પણ એને પથ્થર નહોતા માનતા ને, એને તો માં સાક્ષાત બેઠી છે એમ માનતા હતા જગદંબા. બે ત્રણ વાર કીધું જીમા નહીં, આ રોજ આવી રીતનો એનો ક્રમ. એટલે પછી પરમજી બોલ્યા, હા હા હા હા, હવે હું સમજ્યો, તું માં છો, હું દીકરો છું, દીકરાને જમાડ્યા વગર માં કોઈ બી જમે નહીં, બરાબર ને? હા, હું થોડું જમીશ પછી જ તું જમીશ, ત્યાં સુધી તું નહીં જમે. હું દીકરો, દીકરાને જમાડ્યા વગર માં કોઈ બી જમે નહીં, લે હું જમી લઉં. બસ થાળીમાં જમવા મળ્યા રામ અને રાણી રાસ મળે, જોયું મારા સાચે ટટકાવે છે, અને ખરેખર એ તો જમવા જ મીંડ્યા. એટલે થાળીમાં જમે, બે પાંચ ગ્રાસ આપો પૂરી ને ભજીયા ને જે કશે એ બધું જીમા, લે હવે દીકરાએ જમી લીધું, હવે માં તું જ. અને ખરેખર આ માતાજીનો હાથ લાંબો થયો અને માં જમવા મળી, ત્યારે રાણી રાસમણીના આંખમાંથી આંસુ ધારક, આ ખાય છે, આનો ભાવ જ જુદો છે. એ જીમો પછી માતાજી સાક્ષાત જીમા, રોજ નો બસ હવે દીકરાએ જમી લીધું, હવે તું જમ. અને ખરેખર દેખાતો પથ્થરનો હાથ આમ લાંબો થાય અને માં કોળીએ કોળીએ જમી, બધું જમી જાય. આવો આવો પ્રગટ ભાવ. એ દાદાના બેન ઉભા, એ લાલજી મૂર્તિ આજે પણ છે ગરડામાં, પૂજા કરે, દૂધ કટોરો ધરાવે, કેવો ભાવ છે, લ્યો મહારાજ દૂધ પીઓ. અને ખરેખર આમ મૂર્તિ હાથ લાંબો થાય, દૂધ હાથ લાંબો થાય, કટોરો ઉપાડે અને દૂધ પી જાય. એમના પિતાશ્રી અભલબાપુને પછી નાની ઉંમરમાં આવી પૂજા કરવા માંડે છોકરા તો ચિંતા થાય ને, એટલે એમણે કીધું કે ભાઈ બાળપણમાં આ શું બધું લીધું છે, તો એવું શું હશે ચમત્કાર, તો જોવા માટે બેઠા. અને ખરેખર દૂધ ધરાવ્યું અને હાથ લાંબો થયો, દૂધ પીધું અને કટોરો અભલબાપુના પગમાં ઘા કર્યો બાળમુકુંદ ભગવાને, લે દરબાર, ઊભા થઈને દીકરીના પગમાં પડી ગયા, તમે જોગ માયા છો, મારે ઘેર અવતાર કર્યો છે. બસ કેવા પ્રત્યક્ષ કેટલા એવા ભાવ છે. આપણે ઘણી વાર આ જોગી સ્વામી તો પૂજામાં બેઠા હોય, પછી ક્યારેક ક્યારેક વિશેષ આવું બને ને સમય થાય એટલે પછી થાળનું ટાણું આવે એટલે પછી ઠાકોરજી લઈ જાય. એકવાર એમને બેસા જ, ઘણી વાર આવું બનતું, આ તો એકવાર એમ કહું છું, કીધું કે ઠાકોરજી થાળ આવ્યા છે લઈ જાય. તો કેટલોય પછી તો વખત વિયોગ, પછી પૂજા પૂરી થઈ પછી કીધું કેમ સ્વામી આજે અમે આવું ઘણી વાર બને કે કેમ મોડું કહ્યું. એટલે પછી દર વખતે ના કે ક્યારેક કે શું કરવું, કેમ નારાજ બેઠા હોય એ ઊભા થાય વિદાય થાય પછી ને એ બેઠા હોય ને આપણે કેમ ભીવું જવાય. એટલી ઉંમરે આ 90-95 વર્ષની વાત એવો બેઠા હોય બસ. આપણને લાગે કે એ આમ જોઈએ રાખે છે, પણ હવે તો એનો મૂર્તિ નથી ને, પ્રગટ ભાવ મહારાજ સામે બેઠા છે. એ પીળી ચોટલીવાળા જોગી સામે એ મૂર્તિ અરે વાતો કરતા હોય, એ વસ્ત્ર ધરાવતા હોય, એ વાતો કરતા હોય એટલે ખોવાઈ ગયા હોય એમાં. તમે કેમ નાના છોકરાને તૈયાર કરતા હોય સ્કૂલે લઈ જવાનું હોય ત્યારે વાતો કરતા જાય ને, છોકરાને શણગારતા હોય સ્કૂલે લઈ જવું હોય મોકલવું હોય ત્યારે એમ, આ શિયાળો હોય તો કાન ટોપી નાન તે એમ વાતો કરતા જાય ને તારા. આ માયાતીતાનંદ સ્વામી ખંભાતમાં અને ધોલેરામાં સેવા પૂજા કરેલી, ઠાકોરજીને પૂછે હે પ્રભુ શું પહેરશો, સુરવાળ પહેરવો છે, ધોતી પહેરવી છે, અંગરખૂપ પહેરવું છે, કયો હાર પહેરવો છે, આ ટોપી પહેરવી છે, આ પહેરવી છે, આવું. અને ઠાકોરજી કહેતા જાય, એ પહેરાવતા જાય. હવે બે જાણે બોલો, એને મૂર્તિ નથી પથ્થર નથી, એને સાક્ષાત શ્રીજી મહારાજ છે, ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત છે. પૂછતા જાય, શણગાર કરતા જાય. આવા ક્યાં સાધુ મળે, આવા ક્યાં ભક્તો મળે. નામ લઈએ તો આપણે પાવન થઈ જાય. હે તો એક વર્ષ જેવું થયું કેવાય એમ, આ મકર સંક્રાંતિની આસપાસના ગયા વર્ષના. તો એ ગરીબગત છે ને, આપણે નામઠામ આ તે મંદિરો એ બધું કાંઈ નહીં કહું, એ દર્શને ગયા હશે. તો આપણે હાથમાં ગજરો ધરાવ ને, ફૂલનો ગુચ્છ એ ધરાવેલો એક મંદિરે છે, શ્રીજી મહારાજના થાપેલા મંદિરોની વાત. તો થોડો વજનદાર ગજરો, પ્રત્યક્ષ ભાવ હોય ને તો સેવામાં બધા વિવેક આપોઆપ આવે, નહીતર પછી તો જેમ શણગાર કરવા હોય એમ કર્યા રાખે. હવે ઘણી વાર આપણને એમ થાય કે આપણે ઠાકોરજીને પેન્ટ શર્ટ શું કામ પહેરાવવા જોઈએ, કોલેજ જેવું કરવું એ ઠીક નથી. ઠાકોરજીને ઠાકોરજી ના જ વસ્ત્રો પહેરાવાય, એને પેન્ટ શર્ટ પહેરાવીને ઘડિયાળો અહીંયા લટકાવીને આમ તેમ કર્યું, ઠીક છે હાથમાં અહીંયા આમ રાખો એ બરાબર છે થોડી ઘણી, પણ આ તો એકદમ માથે ટોપી મૂકીને આમ કરીને એકદમ પેલો કોલેજ જેવું ડ્રેસ કરે. ઠાકોરજીને ઠાકોરજી રખાય, પછી તો આપણે તો બોલ્યું, જેને જે કરવું હોય એ કરે, પછી એ સમજે ને ઠાકોરજી સમજે. એટલે એનો વજનદાર ફૂલનો એટલો બધો ગજરો, તે પહેલાં હરિભગત હતા તેમણે એવું થઈ ગયું કે આટલો બધો વજનદાર ગજરો આખો દી આમ પકડી રાખવાનો ને, આવું તો ઠીક ન કહેવાય. તે ઠાકોરજી કે પછી શું કરું, લો એને કેટલો ભાવ પ્રગટ, આપણે દર્શન કરીને વ્યાજે શું જોઈએ, ગજરો બહુ સરસ છે. જ્યારે આ પ્રત્યક્ષ ભાવ હોય તો એને એ થાય છે કે આટલો આ બધું ઉપાડી નામનો રાખવાનો. ઠાકોરજી કે શું કરીએ, તો એક વાર કાઢ નાખો ને. ઠાકોરજી કાઢી નાખ્યો, શ્રીજી મહારાજે ગજરો કાઢી નાખ્યો, ટપ દઈને પીડ્યો હેઠો. એ પીડ્યો ત્યાં અહીંયા પૂજારી હતા જ, લે પડી ગયો, લઈને પાછો ભરાઈ દીધો. પડી ગયો કે પાછો ભરાઈ દીધો. હવે ઠાકોરજી શ્રીજી મહારાજ કે ભગત ને લ્યો જઈ શું કરું, પણ પછી બોલ્યા એ બહુ જો, એ કે ભગવાન થયા છીએ તો સહન કરવું જ પડે ને. હવે એ દર્શન કરતા કરતા આ મને કહેતા સંકોચ થાય છે, કારણ કે કોઈ કેમ વિચારે કોઈ કેમ વિચારે, પણ જે છે એઝ ઇટ ઇઝ વાત. જરાયે પણ જૂઠ બોલ્યા વગર આ વાત કરું છું, ખાલી નામઠામ ન આપ. પછી એ દર્શન કરતા કરતા અહીંયા અમદાવાદ મેમનગરે આવે. આ જે પૂજા દર્શન કરતા કરતા નીકળ્યા જ છો એમાં જ મેમનગર આવ્યા. મનમાં ઓલું ઘોળાય, આવું બન્યું ને એ બધું ઘોળાય. અહીંયા આવ્યા, અહીંયા દર્શન કરીને દંડવત કરી અહીંયા જોયું તો ઘનશ્યામ મહારાજના હાથમાં એ વખત મકર સંક્રાંતિના દિવસો ત્યાં ઓલી દોરાની ફીરકી હોય ને એ અહીં ભરાવેલી. હવે જો આ વાત ભાઈ આપણું આવવાનું બધાનું આવે જે છે એ છે. આપણે કોઈ કોઈની ટીકા કરવા માટે થોડા બોલીએ છીએ, સમજવા માટે બોલીએ છીએ. એટલે આ ફીરકી ભરાવેલી આ ભગત તો જોઈ રહ્યા. એટલે મહારાજ તરત પાછી એને પ્રગટ ભાવ, એટલે એને કીધે મહારાજ લ્યો શું કરીએ, આ છે ને તને ગજરો રમે છે મનમાં પેલો ગુચ્છ, આ ફીરકી ભરાવી છે, આ મન ગમતું નથી અને આમાં છે ને ગંધ આવે છે, ફીરકીમાં આવતું હોય ને. હવે આ જે થયો એ હું તમને કહું છું, આમાં મને ગંધ આવે છે પણ શું કરીએ આમાં મૂક્યું છે. લો આ ભગત કે પણ કાઢ નાખો ને, અને ઠાકોરજી કાઢ નાખી. હવે અહીંયા કોઈ હતું નહીં પણ ભરાવવા વાળું, એટલે મગર ઠાકોરજીને જલસા પડી ગયા. હવે પછી જો કોઈ અહીંયા આવ્યા હોય ને એને જો ખ્યાલ હોય કે ચાલુ આપણે અહીંયા ફીરકી ભરાવી હતી અને એ કેમ નથી, એમ એ જો એને નોટિસ કર્યું હોય તો એને ખ્યાલ આવે. દર્શનાર્થીઓ આવતા હોય એમાં કેટલી ઘટના પ્રગટ ભાવે બની જતી હોય એ તમે જો. જેને આપણે હાવ પથ્થરની મૂર્તિ માનીએ છીએ એ કેટલા નારે કેવી કેવી વાતો કરે છે, કેવા કેવા અહીં દર્શને આવતા હોય છે, ભગવાન કેવી કેવી વાતો કરતા હોય. પ્રત્યક્ષ ભાવ હોય તો આપણે ઘણી વાર ફીરકી ના જોયું છે, પણ ક્યાંક બોલો જે દર્શનાર્થી છે એને પથ્થર મૂર્તિના ભાવ નથી. તો પ્રત્યક્ષ બોલે છે એટલે સમ્યક પૂજાનો પેલો નિયમ છે પ્રત્યક્ષ ભાવ, મૂર્તિને જુએ પ્રગટ જુએ. એટલે હું તો ઘણી વાર કહું છું, આજે ખાસ એમ કહી દઉં કે આપણને જીવનમાં દુઃખ હોય એ દુઃખને પ્રાર્થના બનાવી હોય તો વાતો થાય, મૂર્તિ સાથે વાતો થાય. તો એક શરત પ્રત્યક્ષ ભાવ. બીજો ગરડા મધ્યના 62મા વચનામૃતમાં શ્રીજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. કેવો પણ એ પ્રશ્ન એમ વિચારવા જેવો. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે મહારાજ સંસારમાં જે રહ્યો હોય એને તો અનેક પ્રકારની વિટંબણાઓ હોય અને એવા કેટલાય યોગ્ય અયોગ્ય કર્મ થઈ જતા હોય, પછી ભજન તો ઘડી બે ઘડી થાય, તો એ બે ઘડી ઘડી ભજન કરે એમાં આખા દીમાં જે કાંઈ યોગ્ય અયોગ્ય કર્મ થઈ ગયા હોય એ બધા પાપ બળે કે ન બળે ઘડી બે ઘડીના ભજનમાં? આવો પ્રશ્ન કે મહારાજ કે જુઓ ભજનમાં જ્યારે બેસે ત્યારે ઇન્દ્રિયો એટલે આંખ કાન નાક બધી ઇન્દ્રિયો હાથ પગ આ બધું ઇન્દ્રિયો દશે ઇન્દ્રિયો ઇન્દ્રિયો મન અને જીવ ત્રણેય જો એકાકાર થઈને ભજનમાં ભગવાનની સાથે જોડાઈ જાય તો મહારાજ કે એક ઘડી નહીં અર્ધી ઘડી પણ જો આવી રીતે, અર્ધ ઘડી એટલે 6 મિનિટ 12 મિનિટ 24 મિનિટની એક ઘડી, 12 મિનિટ 10-12 મિનિટ આવી રીતે એકાકાર ઇન્દ્રિયો મન અને જીવ એકાકાર થઈને જો ભગવાનમાં વળગીને ભજન કરે તો 10-12 મિનિટ ભજન કરે અર્ધી ઘડી તો બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. લ્યો સમ્યક પૂજાની વાત છો, બાકી 24 કલાક અખંડ ધૂનમાં બેસે તોય ન થાય, આવું ન થાય. ભજન છે એ ઉત્તમ વસ્તુ છે, પણ આ જે ભડાકો થાય છે ને, તમે ફટાકડો હોય તમે એને પેલું સળગાવવા માટે તમે મીણબત્તી લઈ જાઓ, પણ જ્યાં સુધી એની જે વાટ હોય એને અગ્નિ બરાબર અડે નહીં ત્યાં સુધી ભડાકો થાય. કદાચ વાટ સળગી જાય ને છેક સુધી જાય ને પછી ઘણા સુરસુરિયા નથી હોતા, છેડે જઈને ઠરી જાય તોય પણ ઓલો ફટાકડો ફૂટે નહીં. પણ જો ત્યાં બરાબર લાગે તો ધમાકો બોલે, એમાં ઇન્દ્રિયો મન અને જીવ એકાકાર થઈ જાય તો વિસ્ફોટ થાય અને પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલે બીજો મુદ્દો પૂજામાં, સમ્યક પૂજામાં તન્મયતા, એકાકાર થઈને જો પૂજા કરે તો સમ્યક પૂજા થઈ, એવી પૂજા ગણાય કરી યોગ્ય કરે. આપણે પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી વાત કરે છે ને કે એમના ગુરુ નારાયણ ચરણદાસજી કેમ કોઈ એ પાળિયાદ હતા અને ત્યાં સભામાં આસન હોય ઠાકોરજી પાસે, ત્યાં ગુરુ બેઠા હતા ને એની બાજુમાં આ પુરાણી સ્વામી, આપણે નાના ત્યારે 800 પહેલાંની વાત, 50-એક વર્ષ પહેલાંની વાત હશે, ગુરુ વચનામૃતમાં છે અને આ પુરાણી સ્વામી નાના તે બેઠા બેઠા સાંભળે. એ ગામના ભાણાભાઈ દરબાર એ મંદિરમાં પૂજા કરવા આવે તો આવી બેઠા, તિલક ચાંદલો આ તે કરી અને માનસી પૂજામાં ભાણાભાઈ દરબાર આમ બેસી ગયા. હવે મંદિર તો ત્યાં થોડો વાડો અને એવું બધું હોય, ખુલ્લું જગ્યા ને એવું બધું, 5-6 ફૂટ લાંબો સાપ નીકળ્યો વાડામાંથી અને માળો મંદિરમાં જ આવ્યો કાળો અતરો. આવીને ભાણાભાઈ દરબાર બાજુ જવા માંડ્યા, એ પુરાણી સામે બેઠા હતા નાના, એટલે ગુરુને કીધું, ગુરુ એમણે જોયું, ઓહો આ તો જબરો સાપ, પણ કે ચૂપ બોલવું નથી, બોલીએ તો વળી કંઈક સાપ પેલું થાય કરડી જાય ભયો જશે. ત્યાં તો એ ભાણાભાઈ દરબારની માથે ચડ્યો સાપ, એને સાથળ ઉપર અહીંથી થઈ આમ થઈ માથા ઉપર આવી ફીંડલું માળી ગોળ કુંડાળું વાળીને સાપ ફેણ માંડીને બેઠો. બોલો આવી રીતે 15 મિનિટ સુધી સાપ આમ બેઠો બેઠો ડોલે અને ભાણાભાઈ દરબાર તો માનસી પૂજામાં. 10-15 મિનિટ પછી પેલો સાપ ધીમે થી પાછો સરકીને પાછો વાડામાં જતો રહ્યો. ત્યાર પછી 5-1 મિનિટ પછી ભાણાભાઈ માનસી પૂજામાં જાગ્યા, પૂજા કરી પૂરું થયું, સંતોને દંડવત કરવા આવ્યા દર્શન કરવા. ત્યારે રસાલ સ્વામી હતા, એમણે પૂછ્યું, ભાણાભાઈ હા તમને આજે કઈ વિક્ષેપ માનસી પૂજામાં? પૂજા ના હો, આપણને કઈ વિક્ષેપ, આપણે દય મહારાજની મૂર્તિમાં પછી માનસી પૂજામાં પૂજામાં એકાકાર થઈ જાય. સાપ આવ્યો એને ખબર નથી. શું કેવું આ તદાકારતાને, આમાં પાપ બળીને ભસ્મ થઈ જાય. ત્યાં છે જ નહીં, એમાં શરીરમાં નથી, બોલો ઇન્દ્રિયો મન અને જીવ એકાકાર થાય. કેવી વાત કરી. બાકી મેં એક જગ્યાએ આવું ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક તો હતું જ, પણ એક વખત જે જોયું છે એ ગામઠામાં તે બધું નહીં આપું. શાસ્ત્રી મહારાજ સાથે હું જ્યારે સેવામાં હતો ત્યારે મેં એક જગ્યાએ વહેલું ઉઠવાનું હોય આપણે પૂજા કરવા જગ્યા હતી તો ત્યાં હું પૂજા કરતો, એમાં 3-4 જરા પૂજા કરવા આવ્યા. પણ ભાઈ જ્યારથી આવ્યા ને ત્યારથી 3-4 જણા વાતો જ કરે, તિલક ચાંદલો કર્યો પછી માનસી પૂજા મેં લગર વગર જરીક કરીને પછી ખુલ્યું, પછી તરત નોનસ્ટોપ વાતો, એ મોંઘવારીની આવે, કોઈ ભાગી ગયાની આવે, બધું રાજકારણની આવે, સરપંચની આવે, બધી આવે, દુષ્કાળની આવે, પેલી આવે, વેવાય વેલાની આવે, સગા સંબંધીની જાત જાતની વાતોનો છેક સુધી. એ જ રીતે માળા થાય વાતો ચાલુ, દંડવત કરતા કરતા વાતો છેક સુધીની પૂજા પૂરી થઈ ગઈ, 10-15 મિનિટ જેવું ચાલ્યું, વાતો કરતા કરતા પૂરું થઈ ગયું. હજી હું વિચારું છું કે એને પૂજા કરી હતી. આવી રીતે આમાં ક્યાંથી પાપ બળે, આને પૂજા કરી કહેવાય? એકાકાર થઈને પૂજા કરે, પણ એ થાય તો થાય, સમજે તો થાય. એવી રીતે જ્યારે એકાકાર થઈને પૂજા કરે ત્યારે બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. પણ શરત કેવી મહારાજે કરી છે, આ મધ્યનું 62મો એ વાંચવા જેવું છે. મહારાજ એમ કહ્યું, શબ્દ વાપરો ખાસ, ગમે તેવી ક્રિયા થઈ ગઈ હોય, ગમે તેવા કર્મ કરી નાખ્યા હોય દિવસ દરમિયાન, પણ જો આવી રીતે એકાકાર થઈને પૂજા ભગવાનના ભજનમાં જોડાય તો બધા પાપ પડીને ભસ્મ થઈ જાય. ગમે તેવા છૂટ આપી બોલો, પણ મર્મ ત્યાં જ છે કે જે ગમે તેવા કર્મ કરે પછી એનાથી એકાકાર થવાય નહીં, અને જો કોઈ સંજોગવશાત થઈ જાય તો કોઈ પાપ બચીએ નહીં, એ પણ એટલું જ સાચું છે. સંજોગવશાત શું એ આપણે આગળ ચર્ચામાં આવી કદાચ આવી જશે, ક્યારેક થઈ જાય એવું. અતિ દુરાચારી હોય તો એ ક્યારેક જો એકાકાર થઈ જાય તો બધા બળીને ભસ્મ થઈ જાય. પણ એ એકવાર જે એકાકાર થઈ ગયો આવી રીતે, એ પછી પાપ કરી પણ શકે નહીં. છે ને અંદર વાતમાં કેટલું રહસ્ય છે. કરે ગમે તેવા કર્મ તો એકાકાર થાય નહીં, અને જો એકાકાર એકવાર થઈ ગયો તો પછી ક્યારે પાપ કરી શકે નહીં. એટલે બીજો મુદ્દો છે તે તન્મયતા, એકાકાર થઈને પૂજા કરે. હવે ત્રીજી વાત, ભગવાનનું નામ વાપર્યું છે. શું વાપર્યું છે? મુરારી. એમાં બે શબ્દ છે, મૂર અને અરી. મૂર એટલે મૂર નામનો દૈત્ય, અને અરી એટલે દુશ્મન અને હણનાર, એમ નામ બન્યું મુરારી. યોગ્ય બરાબર વાપર્યું છે ભાઈ. આ ત્રીજો મુદ્દો સમજવાનો એ છે, મધ્યના આઠમા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન નારાયણ એકાદશ ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો, 11મું મન એને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. એ વખતે મૂરદાનો ભગવાનની સાથે યુદ્ધ કરવા આવ્યો ત્યારે ભગવાનની એકાદશ ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો અને 11મું મન એના તેજમાંથી એક કન્યા પ્રગટ થઈ. આ દાનવ લડવા આવ્યો મૂરદાનવ, તો કન્યા પ્રગટ થઈ. 10 ઇન્દ્રિયો અને 11મું મન ભગવાનનું હતું એના તેજમાંથી, અને હાથમાં ખડક. કન્યાનું રૂપ જોઈને પેલા મૂર દાનવે કીધું કે તું મને લગ્ન, મારી સાથે લગ્ન કર. મોહિત થઈ ગયો. એટલે પેલી કન્યાએ કહ્યું કે મારે પ્રતિજ્ઞા છે, મને યુદ્ધમાં જે જીતે એને હું વરું. હવે એને યાદ એટલું ન રહ્યું કે જીત્યો ક્યારે કહેવાય, બેમાંથી એક મરે ત્યારે. હું જે જીતે, મને યુદ્ધમાં જીતે એને હું વરું. મૂરદાનવ કે હું તૈયાર છું, અને યુદ્ધ થયું. અને પેલી કન્યાએ ભગવાનના ઇન્દ્રિયોમાં, મનમાંથી, તેજમાંથી પ્રગટ થઈ કન્યાએ મૂરદાનું માથું કાપી નાખ્યું. આ ભગવાનની સેવા કરીને ભગવાન એના ઉપર પ્રગટ પ્રસન્ન થઈ ગયા. 10 ઇન્દ્રિયો અને 11મું મન એમાંથી એક કન્યા પ્રગટ થઈ એકાદશ ઇન્દ્રિયોમાંથી, એટલે એનું નામ પડ્યું એકાદશી, અને ત્યારથી એકાદશીનું વ્રત ચાલ્યું આવે છે. આવી પુરાણની કથા છે એમ મહારાજે વચનામૃતમાં કીધું. અર્થ શું છે કે જેની એકાદશ ઇન્દ્રિયો મૂર દાનવને હણે નાખે એને સમ્યક પૂજા કરી છે. જેની ઇન્દ્રિયોમાંથી, જેના મનમાંથી સંસારના ભાવ વયા ગયા છે, કામના ગઈ છે, મોહ ગયો છે, દોષ ગયા છે, સંસારના ભાવ નીકળી ગયા છે, એવો થકો જે પૂજા કરે છે તો એણે ભગવાનની પૂજા કરી છે. હવે આ કેટલી શરત પહેલી છે વિચારીએ ત્યારે એકવાર પૂજાનો અર્થ કેટલો ગંભીર શંકરાચાર્યજી મૂક્યો છે. મુરારીની પૂજા ત્યારે ગણી કરી ગણાય, આ બધા ભાવ છૂટીને પૂજા કરે. અમદાવાદના બીજા વચનામૃતમાં મહારાજે નાઈ ધોઈનું વચનામૃત કહેવાય છે, પવિત્ર થઈને દેહ ભાવ બધા મૂકીને ભગવાનની પૂજા કરે. ત્યારે જરૂર આવી વાત કરીએ ને ત્યારે અયોધ્યા પ્રસાદી બાપાનો પ્રસંગ યાદ આવે. આ મેળા ઉપર હજી એમનું આસન, અને પૂજામાં બેઠા હતા અને પાર્ષદે ચાદર ઓઢાડી અને પૂજામાં બેસી ગયા. ચાદરમાં છુપાયેલો વીછી, અને વીછીએ ડંખ માર્યો. અયોધ્યા બાપાને ખબર તો પડી એ વીછી કરડ્યો, પણ એમ જ બેઠા. હવે આ પરાકાષ્ઠા કહેવાય, આપણે તમે ભાળીએ ત્યાં ઉભા થઈ જાય. ત્યારે તો અમને તો ડંખ માર્યો તોય પૂજા કરતા રહ્યા, બીજો ડંખ માર્યો તોય બેઠા રહ્યા, ત્રીજો માર્યો તોય બેઠા રહ્યા, છેક સુધી એમ જ પૂજા. કેવી કેવી કેવી સ્થિતિ કહેવાય. આ એક એક અમુક દ્રષ્ટાંત આપણને તો જિંદગી પર હલાવી નાખીએ એવાય. માવજીભાઈ મિસ્ત્રીની વાત જુઓ, આ અયોધ્યા બાપાને વીછીના ડંખ મારે, ભાણાભાઈને માથે સાપ ચડી જાય. એમ જ પૂજા. પૂજા પૂરી થઈ પછી અયોધ્યા બાપાએ કહ્યું પાર્ષદને કે પાર્ષદ, હા આ જરા ચાદર લઈ લ્યો ને, જુઓ ને એમાં કંઈ જીવજંતુ છે. અને જ્યારે એમણે આમ જોયું, આવડો મોટો વીછી નીકળ્યો. ઓહો, આ બધા ભાવ અળગા કરે સંસારના, મૂરદાનો મોહરૂપી માર્યા, દેહરૂપી ભાવ, દેહ ભાવને માર્યા, અને એ બધા જ ભાવને છોડી સંસારના દેહના ભાવ મૂકી અને જે ભગવાનની પૂજામાં લાગ્યો એણે સમ્યક પૂજા કરી છે. આવી પૂજા એક વાર થાય પછી એને યમદૂત અડી શકે? હે, અને એક વાર આવી અનુભૂતિ થઈ પછી એને એને ભગવાન સાથે કેવું હોય? અને આવું થયું હોય તો ભગવાન એનું કેટલું યાદ રાખે? એમ મારા માટે એને આટલું કર્યું છે, એ ભગવાન જિંદગી પર એની ભૂલે? આપણને બહુ કર્યું હોય ને કોઈ આપણા માટે તો આપણે ભૂલી જઈએ, અને ભગવાન અને થોડું કંઈક સારું ન કર્યું એ યાદ રાખીએ. ભગવાનનું એવું છે કે આપણે ઘણું ખોટું કર્યું હોય એ ભૂલી જાય, ને સારું એમના માટે કર્યું હોય ને એ અણુમપ્ય અતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજેશ્વર. શરણાગત હોય એના પહાડ જેવડા પાપ હોય, ખોટા કર્મો હોય, પણ જેણે અણુ જેટલું સારું કામ કર્યું હોય ભગવાનને અર્થે, તો એ ભગવાન સહજાનંદ સ્વામીની યાદ રાખી અને એના ઉપર કરુણા કરે છે. ખરાબ ભૂલી જાય સારું યાદ રાખે, આપણે સારું ભૂલી જાય અને ખરાબ. વર્ષો સુધી આપણે રાખ્યું હોય પણ જો ક્યારેક સેજ કહેવાય ગયું હોય કોઈને અરસ પરસ વાત પૂરી, પછી પેલું જ યાદ રાખે એનાથી આમ કેમ કહેવાય? એવું છે તો સમ્યક પૂજા. પણ આવી પૂજા ચાર રસ્તેથી થઈ શકે છે, હવે એ થોડું સમજવાનું. એક આવી જાય તો સમ્યક પૂજા થાય. પેલું, એક અભ્યાસથી થાય. આ માર્ગ એક છે, તણખો જરી જ જાય, માચીસ પહેલી થઈ ગઈ હોય પણ આમ જો જાય. બોટાદના શિવલાલ શેઠ પૂજા કરવા બેઠા, ધ્યાન કરવા બેઠા એના રૂમની ઓરડાની અંદર. હવે પટારા ઉપર ઘીનો વાસણ ભરેલું, 20 કિલો ઘી, મણ એક ગીર, એમાં કે બિલાડાઓ બે બાજતા વાજતા આવી ગયા, ને એમાં કોઈ અભરાઈ ઉપર મૂકેલું છે શેલ્ફ ઉપર, એ વાસણ પડ્યું, ને એ વાસણ ઓલા વાસણ ઉપર પડ્યું, બિલાડા પડ્યા, તો પેલું ઘીનું વાસણ ઢળ્યું અને બધું ઘી ઢોળાઈ ગયું. પણ શિવલાલભાઈ તો ધ્યાનમાં હતા. પછી એમના પિતાશ્રી ભગાદોશી એણે આ બધું જોયું, એટલે શિવલાલભાઈ જ્યારે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે ખીજાય, ક્યાંય ધ્યાન કરો છો, ક્યાંય બેઠા છો, તે એટલું ધ્યાન નથી રખાતું, આ 20 કિલો ઘી આમનો એક મણ ઘી જતું રહ્યું, એટલું તો કરવું જોઈએ, કોણ ના કરે છે? તમને ધ્યાન ન કરો, ભજન ન કરો, પણ આ ઢોળતો ઢોળાતું હોય એ જરાક ધ્યાન દો. ભગાતો છે કે પિતાજી, આ એક મણ ઘી ઢોળાઈ ગયું એમાં એટલો કકળાટ કરો છો? હમણાં આપણે કેટલા મણ બેનનો લગ્ન પ્રસંગમાં ઢોળી નાખ્યું. અરે મારા મૂર્ખ લાગે છે, તું બેનનો વિવાહ કર્યો એમાં ઘી ઢોળી નાખ્યું કહેવાય? તો કે એમાં જે જમવા આવ્યો એ કોઈ ભગવાનનો ભગત હતો? ઢોળાઈ જ ગયું છે ને, શું આમાં એક મણ માટે હવે કકળાટ કરો? સમજો, હવે મૂળ વાત તમે સાંભળી લ્યો. હું જ્યારે ધ્યાનમાં બેસું છું, અભ્યાસની વાત છે, કે હું જ્યારે ધ્યાનમાં બેસું છું ત્યારે આખા બોટાદને પહેલાં હું સળગાવી દઉં છું, પછી આપણા ઘરને સળગાવી દઉં છું, પછી તમારા સમેત બધા સંબંધીઓને બધાને સળગાવી દઉં છું, પછી હું મારા દેહને સળગાવી દઉં છું, અને બધું સળગાવી અને પછી મહારાજની મૂર્તિમાં એક લીન થઈ જાઉં છું પિતાજી, પછી મને કાંઈ ખબર પડતી નથી કાંઈ શું આવ્યું ને શું ગયું ને શું થયું, એટલે મને ખબર નથી કે બિલાડાએ ઘી ઢોળ્યું. જો ખબર પડી હોત તો હું ધ્યાન આપત. હવે જો લ્યો, અભ્યાસની વાત છે. પણ હવે જે આ ઘણા તમે જુઓ ને ક્રિકેટ મેચ વર્લ્ડ કપ હાલતો હોય, જોતા જોતા પૂજા કરતા હોય, આ જે ભૂલો થતી હોય એ થોડી ગણાવું ને, ગણા એ સમય અને ન્યૂઝ આવવાનો સમય એક સરખો હોય, બે ચાલતું હોય, ન્યૂઝ એ જોતો જાય, આ જોતો જાય, રિમોટ જ બાજુમાં રાખે, બહુ જાજા ન હોય ભલે કોઈ હોય, પણ ક્યારેય આવી ભૂલ ન કરાય. આપણે ક્યારેક જોયા હોય ને પૂજા કરતા હોય ટીવી આમ સામે હાલતું, તો પૂજા નથી. પૂજા એટલે પૂજા વાત સામાન્ય લાગે છે, પણ પૂજા જેની સવારનું મંગળાચરણ છે, એ જેને પૂજા જેની સુધરી ગઈ એનો દિવસ નહીં, ધીમે ધીમે આખી જિંદગી સુધરી, અને જેની આખી જિંદગી સુધરી એનું મરણ પણ સુધરી ગયું. સવારથી જ ચકડી ચાલે, ઉઠીને જ ગણાને એવી ટેવ હશે, ઉઠીને બ્રશ કર્યું ન કર્યું જો સમય મળ્યો પેલા છાપા વાંચે, બાર ખોલીને જઈને છાપું લીયા બધા સમાચાર, આ કદડો વાંચે પછી મન સ્થિર રહે. ગમે તેવા સંજોગો હોય, પૂજા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ન્યૂઝપેપરને અડાય, એ બધું આગું જ રખાય ભાઈ. એકદમ સાત્વિકતા છે, ઉઠ્યા છે, બધું શાંત થઈ ગયું છે તો નિરાતે પૂજા કર્યા પછી વાંચો ને કોણ ના પાડે છે? આ વાંચ્યા પછી કંઈ સ્થિર ના રહી, ન ન્યૂઝ કોઈ પેપર આ તે બધું કાંઈ નહીં, પૂજા એટલે પૂજા. ઘણાને તો આપણે કહેવાનું મન થાય પણ કહેતા નથી, એ પૂજા કરે એક્સરસાઇઝની જેમ કરે બસ. તમને 9:30 છે ને, હું અહીં બેઠો ને બાકડે ને બેઠ સવારે, ત્યારે એક બે દર્શનાર્થીઓ આવે, તમે જુઓ ને તમે ગોટો વળી જાઓ તમે, એવા આવે છે. એક સેકન્ડ મારે પૂરતોય પણ એને ઠાકોરજી સામે ધ્યાન ન હોય છતાંય દર્શન કરે છે, બોલો. અને જે એની હડફેટે જો તમે ચડી ગયા તો તમે ગોથા ખાઈ જાઓ ત્રણ, એટલી સ્પીડમાં ની એવી રીતે જાય, મને તો વર્ણન કરવું ઠીક નથી લાગતું એવા. પાછો તરત જ પાછો મોબાઈલ ચાલુ જ જોઈએ, આવે સાધુ મોબાઈલ ચાલુ, વાતો કરતા જાય, આમ ફાતો કરતા જાય, પ્રદક્ષિણા કરતા જાય, મોબાઈલ ચાલુ આમ વાતો કરતા જાય. આપણે એને શું કેવું હજી મન નથી સમજાતું, અહીંયા કાંઈ ડબ્બો ખોલતા જાય, વળી સાકર ખાતા જાય, વળી પ્રદક્ષિણા કરતા જાય, મોબાઈલ કરતા, પાછું એ વાતો કરતા કરતા આમ આમ કરી અને નીકળી જાય. પાછું નિયમ કે આમ મંદિરના પગથિયે જરાક આમ બેસવું એવું, એટલે વળી વળી બાકડો છે ને ઢીંગ દે નડાડી નાલ. એટલે ભાઈ આ જે પોર્સ બનાવ્યા છે એ તો તમે જે અંદર ઠાકોરજીના દર્શન કર્યા છે એનું મનન ચિંતન કરો, પછી પગથિયા ઉતરીને જતા રહેશો તો ભૂલાઈ જશે, એટલા માટે ત્યાં શાંતિથી બેસવા માટે બધું બનાવ્યું છે. એની જગ્યાએ એને એમ કે આ કોઈ વિધિ છે, એને નીકળી જાય બસ. અત્યારે વાત કરું છું મને બધું દ્રશ્ય દેખાય છે ભાઈ, મને થાય શું દર્શન કરતા છે, શું કઈ નહીં, એને ક્યાંથી થાય? એટલે અભ્યાસ રાખે તો થાય. એક ફકીર નમાજ પઢતો હતો, મુસલમાન મુસ્લિમ ફકીર, ચટાઈ પાથરી હોય અને પછી આમ ઘૂંટણીએ પડીને ફરતો, એમાં એક એને સ્ત્રી ભટકાણી, દોડતા દોડતા આમ નીકળ્યું. ફકીર બિચારો આમ ગોથું લથડિયું લઈ ગયો, પણ સ્ત્રી તો નીકળી ગઈ. રામણે જોયું કે અમારે આ આવી રીતે આમ, તો પાછળ દોડ્યો ફકીર અને પછી બાઈને ઉભી રાખી, તને ખબર પડે છે કાંઈ? શું? હું નમાઝ કરતો હતો, બંદગીમાં હતો, અને તું મને ભટકાણી એટલી ખબર ન પડી, ચટાઈ ઉપર આવી રીતે પગ દીધો, મને ગોથું ખવડાવતી ગઈ. જરા ધ્યાન રાખો, આવી રીતે કોઈ બંદગી કરતા હોય ને અવરોધ કરો છો. ફકીર બાબા માફ કરના, તમે બંદગી કરતા હતા, રસ્તામાં હતા, માફ કરજો. મને તો મારો પતિ છોડીને ભાગ્યો છે ને, હું એને ખોળવા માટે દોડી છું. તમે રસ્તામાં હતા, હું તમને ભટકાણી, તમારી ચટાઈ ઉપર પગ દેવાયો, હું તમને અથડાડી, મને કંઈ જ ખબર નથી, કારણ કે મારું મન મારા પતિમાં લાગ્યું હતું. તમે તમારા ખુદાની બંદગીમાં હતા અને ધ્યાન મારામાં છે, આમાં પત્તો લાગે નહીં સાહેબ, તપાસ કરજો. કે શું એને વાત કર્યો કે તમે કરો છો તમારા ખુદાની બંદગી અને ધ્યાન મારા ઉપર છે, આમાં પત્તો લાગે નહીં ફકીર બાબા, વિચાર કરજો. ફકીર જાગી ગયો કે વાત સાચી છે, એક એનો લૌકિક પતિ ભાગી ગયો તો છોડીને, એને ખોળવામાં એ દેહભાન ભૂલી ગઈ, સ્થળ કાળ બધું ભૂલી ગઈ, તો હું ખુદાની બંદગીમાં એટલો લીન ન થઈ શક્યો. બસ ફકીરે પછી અભ્યાસ કર્યો, બંદગી કરે ત્યારે બધું જ ભૂલી જાય. પછી એની સાથે એક સાધુ વર્ષો વયા ગયા, ચાલ્યા જતા, જંગલ જેવો પ્રદેશ આવ્યો, બંદગીનું ટાણું થયું અને ચટાઈ પાથરી અને બે બંદગીમાં લાગી ગયા. જંગલનો પ્રદેશ એમાં ભયંકર સિંહે ત્રાડ પાડી, તો બીજો સાધુ ફકીર હતો ને એ તો ઝાડ ઉપર ચડી ગયો. સિંહ આમ તો ઘુરાટી કરતો કરતો આવતો જ હતો, પણ આ બંદગી એમનું કરતા જ હતા. આની સામે આવીને સિંહ ઉભો રહ્યો, વયો ગયો, નીકળી ગયો, ક્યાંય સુધી અદ્રશ્ય થઈ ગયો. પછી પેલો ફકીર નીચે ઉતર્યો, આમની બંદગી પૂરી થઈ. પછી પેલા ફકીરે પૂછ્યું કે આ તમને સિંહ આવ્યો તો તમને બીક ન લાગી, ભયંકર ગર્જનાઓ કરી? તો ક્યારે? શું ક્યારે? હું ચડી ગયો જાડવા ઉપર, મને કશી ખબર નથી. મને તો જ્યારથી પેલી મહિલા ગુરુ રૂપે મળી ત્યારથી મેં અભ્યાસ કર્યો છે, પછી મને સ્થળ કાળ કાંઈ ભાન રહેતું નથી. અભ્યાસથી થાય. ભાણાભાઈ અભ્યાસ કરીને મન લગાડ્યું છે ત્યારે થતું છે. એટલે એક અભ્યાસનો માર્ગ છે. બીજો ભયથી થાય. જો આ ઓલા પાપીની આપણે વાત કરી હતી ને, ગમે તેવા કર્મો કર્યા પણ જો ક્યારે ઝપાટામાં આવી ગયો અને જો એને લાગી ગયું, ભય આવે ત્યારે જે ભજન થાય છે ને, એક તાર લાગી જાય, હા, નાભીમાંથી ભજન થાય, નાભીમાંથી થાય, એકાકાર થઈ જવાય.